पारा नंबर 25 इलैहि युरद्दु। इलैहि युरद्दु इल्मुस्साअ वमा तखरुजु मिन समरातिन मिन अकमामिहा वमा तहमिलु मिन उन्सा वला तज़ऊ इल्ला बिइल्मिही फयुनादीहिम अय्न शुरका એ ઘડીની જાણકારીનો હવાલો અલ્લાહ તરફ જ વાળવામાં આવે છે, તે જ એ સર્વ ફળોને જાણે છે જે પોતાની કડીઓમાંથી નીકળે છે, તેને જ ખબર છે કે કઈ માદા ગર્ભવતી થઈ છે અને કોણે બાળક જણ્યું છે। પછી જે દિવસે તે આ લોકોને પુકારશે, ક્યાં છે મારા એ ભાગીદારો, આ લોકો કહેશે અમે અરજ કરી ચૂક્યા છીએ, આજે અમારામાંથી કોઈ આની સાક્ષી આપનારો નથી। وضل عنهم ما كانوا يدعون من قبل وظنوا ما لهم من محيص। તે વખતે એ સૌ ઉપાસ્યો તેમનાથી ગુમ થઈ જશે જેમને આ લોકો આ પહેલા પુકારતા હતા, અને આ લોકો સમજી જશે કે આમના માટે હવે કોઈ આશ્રય સ્થાન નથી। લા યસ્અમુ ઇન્સાનુ મિન દુઆઇલ ખૈર વ ઇન મસ્સહુ શર્ર ફયઉસુ કનૂત। મનુષ્ય ક્યારે ભલાઈની દુઆ માંગતા થાકતો નથી, અને જ્યારે કોઈ આફત તેની ઉપર આવી પડે છે તો નિરાશ અને ના હિંમત થઈ જાય છે। પરંતુ જ્યારે મુશ્કેલ સમય પસાર થઈ ગયા પછી અમે આને પોતાની કૃપાનો સ્વાદ ચખાડીએ છીએ તો આ કહે છે હું આનો જ હકદાર છું અને હું નથી સમજતો કે કયામત ક્યારે આવશે, પરંતુ જો ખરેખર મને મારા રબ તરફ પાછો લઈ જવામાં આવ્યો તો ત્યાં પણ મજા ઉડાવીશ। જો કે કુફર કરનારાઓને અમે ચોક્કસ બતાવીને રહીશું કે તેઓ શું કરીને આવ્યા છે, અને તેમને અમે ખૂબ જ ભારે સજાનો સ્વાદ ચખાડીશું। ઇન્સાની મનુષ્યને અમે જ્યારે નેમતથી નવાજીએ છીએ ત્યારે તે મોઢું ફેરવે છે અને અક્કડપણું દેખાડે છે, અને જ્યારે તેને કોઈ આફત સ્પર્શ પણ કરી જાય છે તો લાંબી લાંબી દુઆઓ કરવા લાગે છે. હે નબી, આમને કહો, ક્યારે તમે આ પણ વિચાર્યું કે જો હકીકતમાં આ કુરાન અલ્લાહ તરફથી હોય અને તમે આનો ઇનકાર કરતા રહ્યા તો એ વ્યક્તિ કરતા વધુ ભટકેલ કોણ હશે જે આનો વિરોધ કરવામાં ઘણી દૂર નીકળી ગઈ હોય. ટૂંક સમયમાં જ અમે આમને અમારી નિશાનીઓ ક્ષિતિજોમાં પણ દેખાડીશું અને એમના પોતાના અંતરમાં પણ, એટલે સુધી કે આમની ઉપર આ વાત સ્પષ્ટ થઈ જશે કે આ કુરાન હકીકતમાં સત્ય છે. શું આટલું પૂરતું નથી કે તારો રબ દરેક વસ્તુનો સાક્ષી છે? જાણી લો, આ લોકો પોતાના રબની મુલાકાતમાં શંકા ધરાવે છે. સાંભળી લો, તેણે દરેક વસ્તુ ઘેરી રાખી છે. સુરે શુરા. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. હામીમ. And seen calf. كَذَلِكَ يُوحِي إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِنْ قَبْلِكَ اللَّهُ الْعَزِيزُ الْحَكِيمُ. આવી જ રીતે જબરજસ્ત અને ડહાપણવાળો અલ્લાહ તમારી તરફ અને તમારી અગાઉ થઈ ગયેલા રસૂલો તરફ વહી મોકલતો રહ્યો છે. આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે તેનું જ છે, તે ઉચ્ચતર અને મહાન છે. અશક્ય નથી કે આકાશો ઉપરથી ફાટી પડે, ફરિશ્તા પોતાના રબની પ્રશંસાની સાથે પવિત્રતાનો જાપ કરી રહ્યા છે અને ધરતીવાસીઓ માટે માફીની પ્રાર્થનાઓ કરે જાય છે. જુઓ, હકીકતમાં અલ્લાહ માફી બક્ષનાર અને દયાળુ જ છે. જે લોકોએ તેને છોડીને પોતાના કેટલાક બીજા વાલી બનાવી રાખ્યા છે, અલ્લાહ તેમની ઉપર નજર રાખી રહ્યો છે. તમે તેમનો હવાલો ધરાવતા નથી. હા, આવી જ રીતે હે નબી, આ અરબી કુરાન અમે તમારી તરફ વહી દ્વારા મોકલ્યું છે, જેથી તમે વસ્તીઓના કેન્દ્ર મક્કા શહેર અને તેની આસપાસના રહેવાસીઓને ચેતવી દો અને એકત્ર થવાના દિવસથી ડરાવી દો, જેના આવવામાં કોઈ શંકા નથી. એક જૂથને જન્નતમાં જવાનું છે અને બીજા જૂથને દોજખમાં. જો અલ્લાહ ચાહત તો આમને સૌને એક જ ઉમ્મત બનાવી દેત, પરંતુ તે જેને ચાહે છે પોતાની કૃપામાં દાખલ કરે છે, અને જુલમીઓનો ન કોઈ વાલી છે ન મદદગાર. શું આ લોકો એવા નાસમજ છે કે આમણે તેને છોડી બીજા વાલી બનાવી રાખ્યા છે? વાલી તો અલ્લાહ જ છે, તે જ મર્દાને સજીવન કરે છે અને તે દરેક વસ્તુ ઉપર શક્તિમાન છે. તમારી વચ્ચે જે કોઈ મામલામાં પણ મતભેદ હોય તેનો ફેંસલો કરવાનું કામ અલ્લાહનું છે. એ જ અલ્લાહ મારો રબ છે, તેની ઉપર જ મેં ભરોસો કર્યો અને તેની જ તરફ હું વળું છું. આકાશો અને ધરતીનો સર્જક જેણે તમારી પોતાની જાતિમાંથી તમારા માટે જોડીઓ પેદા કરી અને આવી જ રીતે પશુઓમાં પણ તેમની જ જાતિની જોડીઓ બનાવી અને આવી જ રીતે તે તમારા વંશોને ફેલાવે છે. સૃષ્ટિની કોઈ વસ્તુ તેના જેવી નથી, તે બધું જ સાંભળનાર અને જોનાર છે. આકાશો અને ધરતીના ખજાનાની ચાવીઓ તેની જ પાસે છે. જેને ચાહે છે વિશાળ રોજી આપે છે અને જેને ચાહે છે બાંધી રોજી આપે છે. તેને દરેક વસ્તુનું જ્ઞાન છે. તેણે તમારા માટે દીનની એ પદ્ધતિ નક્કી કરી છે જેનો આદેશ તેણે નૂહને આપ્યો હતો અને જેને હે મોહમ્મદ હવે તમારી તરફ અમે વહી દ્વારા મોકલી છે અને જેનો આદેશ અમે ઇબ્રાહીમ અને મૂસા અને ઈસાને આપી ચૂક્યા છીએ. આ તાકીદ સાથે કે આ દીનને કાયમ કરો અને તેના મામલામાં વહેંચાઈ ન જાઓ. આ જ વાત આ મુશ્રિકોને ભારે નાપસંદ પડી છે, જેની તરફ હે મોહમ્મદ તમે આમને બોલાવી રહ્યા છો. અલ્લાહ જેને ચાહે છે પોતાનો બનાવી લે છે અને તે પોતાની તરફ આવવાનો માર્ગ તેને જ દેખાડે છે જે તેની તરફ વળે. લોકોમાં જે વિભાજન થયું તે એ પછી જ થયું કે તેમની પાસે જ્ઞાન આવી ગયું હતું અને આ કારણે થયું કે તેઓ એકબીજા ઉપર અતિરેક કરવા માગતા હતા. જો તારો રબ અગાઉથી જ આ ફરમાવી ન ગયો હોત કે એક નિશ્ચિત મુદ્દત સુધી નિર્ણય મુલતવી રાખવામાં આવશે તો આમનો ફેંસલો ચૂકાવી દેવામાં આવ્યો હોત. અને હકીકત આ છે કે આગળના લોકો પછી જે લોકો ગ્રંથના ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા તેઓ તેના વિશે ભારે ચિંતાજનક શંકામાં પડેલા છે. કેમ કે આવી સ્થિતિ પેદા થઈ ચૂકી છે. આથી હે મુહમ્મદ, હવે તમે એ જ દિન તરફ આમંત્રણ આપો અને જેવી રીતે તમને હુકમ આપવામાં આવ્યો છે તેની જ ઉપર દ્રઢતાપૂર્વક કાયમ થઈ જાઓ અને આ લોકોની ઈચ્છાઓને ન અનુસરો. અને આમને કહી દો, અલ્લાહે જે ગ્રંથ પણ ઉતાર્યો છે હું તેની ઉપર ઈમાન લાવ્યો, મને આદેશ આપવામાં આવ્યો છે કે હું તમારી વચ્ચે ન્યાય કરું. અલ્લાહ જ અમારો રબ પણ છે અને તમારો રબ પણ. અમારા કર્મ અમારા માટે છે અને તમારા કર્મ તમારા માટે. આપણી વચ્ચે કોઈ તકરાર નથી. અલ્લાહ એક દિવસે આપણને સૌને એકઠા કરશે અને તેની જ તરફ સૌને જવાનું છે. અલ્લાહના આમંત્રણનો સ્વીકાર કર્યા બાદ જે લોકો સ્વીકાર કરનારાઓ સાથે અલ્લાહ વિશે ઝઘડા કરે છે તેમની દલીલબાજી તેમના રબ નજીક ખોટી છે અને તેમની ઉપર તેનો પ્રકોપ છે અને તેમના માટે સખત યાતના છે. એ અલ્લાહ છે જેણે સત્યપૂર્વક આ ગ્રંથ અને તુલા ઉતાર્યા છે અને તમને શી ખબર, કદાચ નિર્ણયની ઘડી નજીક જ આવી પહોંચી હોય. જે લોકો તેના આવવા ઉપર ઈમાન ધરાવતા નથી તેઓ તો તેના માટે ઉતાવળ કરે છે, પરંતુ જે લોકો તેના ઉપર ઈમાન ધરાવે છે તેઓ તેનાથી ડરે છે અને જાણે છે કે તે ચોક્કસ આવવાની છે. બરાબર સાંભળી લો, જે લોકો તેના આગમન વિશે શંકામાં નાખનારી ચર્ચાઓ કરે છે તેઓ ગુમરાહીમાં ઘણી દૂર નીકળી ગયા છે. અલ્લાહ પોતાના બંદાઓ ઉપર ઘણો મહેરબાન છે, જેને જે કંઈ ચાહે છે આપે છે અને તે ઘણો બળવાન અને જબરજસ્ત છે. જે કોઈ આખિરતની ખેતી ચાહે છે તેની ખેતીને અમે વધારીએ છીએ અને જે દુનિયાની ખેતી ચાહે છે તેને દુનિયામાંથી જ આપીએ છીએ, પરંતુ આખિરતમાં તેનો કોઈ હિસ્સો નથી. શું આ લોકો પાસે ખુદાના કેટલાક એવા ભાગીદારો છે જેમણે આમને માટે દીનના જેવી એક એવી પદ્ધતિ ઠેરવી દીધી છે જેનો અલ્લાહે હુકમ આપ્યો નથી? જો ફેંસલાની વાત નક્કી કરી નાખવામાં આવી ન હોત તો તેમનો ઝઘડો ચૂકવી દેવામાં આવ્યો હોત. નિશંક આ જુલમીઓ માટે પીડાજનક યાતના છે. તમે જોશો કે આ જુલમીઓ તે વખતે પોતાની કરણીના અંજામથી ડરી રહ્યા હશે અને તે તેમની ઉપર આવીને રહેશે. આનાથી વિરુદ્ધ જે લોકો ઈમાન લઈ આવ્યા છે અને જેમણે સત્કાર્ય કર્યા છે તેઓ જન્નતના બાગોમાં હશે. જે કોઈ વસ્તુ પણ તેઓ ઈચ્છશે પોતાના રબને ત્યાં પામશે. આ જ મોટી કૃપા છે. આ છે એ વસ્તુ જેની ખુશખબર અલ્લાહ પોતાના એ બંદાઓને આપે છે જેમણે માન્યું અને સત્કાર્ય કર્યા. હે નબી, આ લોકોને કહી દો હું આ કાર્ય માટે તમારી પાસેથી કોઈ બદલો ચાહતો નથી. અલબત્ત સગા સંબંધીઓનો પ્રેમ જરૂર ઈચ્છું છું. જે કોઈ ભલાઈ કમાશે અમે તેના માટે એ ભલાઈમાં ખૂબીનો વધારો કરી દઈશું. બેશક અલ્લાહ મોટો દરગુજર કરનાર અને કદરદાન છે. શું આ લોકો કહે છે કે આ માણસે અલ્લાહ ઉપર જુઠ્ઠો આરોપ ઘડી કાઢ્યો છે? જો અલ્લાહ ચાહે તો તમારા હૃદય ઉપર મહર મારી દે. તે અસત્યને નાબૂદ કરે છે અને સત્યને પોતાના ફરમાનોથી સાચું કરી દેખાડે છે. તે હૃદયોમાં છુપાયેલા રહસ્યો પણ જાણે છે. તે જ છે જે પોતાના બંદાઓની તોબા કબૂલ કરે છે અને બુરાઈઓથી દરગુજર ફરમાવે છે. જો કે તમારા બધા જ કર્મોનું તેને જ્ઞાન છે. વયસ્તજીબુલ્લદીના આમનુ વઅમિલુસ્સાલિહાતિ વયજી તે ઈમાન લાવનારા લોકો અને સત્કાર્ય કરનારા લોકોની દુઆ કબૂલ કરે છે અને પોતાની કૃપાથી તેમને ઓર વધારે આપે છે. રહ્યા ઇનકાર કરનારા લોકો તો તેમના માટે સખત સજા છે. જો અલ્લાહ પોતાના સૌ બંદાઓને વિશાળ રોજી આપી દેત તો તેઓ ધરતી ઉપર ખૂબ વિદ્રોહ કરવા લાગ્યા હોત, પરંતુ તે એક પ્રમાણ મુજબ જેટલી ચાહે છે ઉતારે છે. બેશક તે પોતાના બંદાઓથી પૂરેપૂરો વાકેફ છે અને તેમની ઉપર નજર રાખે છે. તે જ છે જે લોકોના નિરાશ થઈ ગયા બાદ વરસાદ વરસાવે છે અને પોતાની કૃપા ફેલાવી દે છે, અને તે જ પ્રશંસાપાત્ર વાલી છે. તેની નિશાનીઓમાંથી છે આ આકાશો અને ધરતીનું પેદા થવું અને આ જાનદાર મખલૂક જે તેણે બંને જગ્યાએ ફેલાવી રાખી છે, તે જ્યારે ચાહે ત્યારે તેમને ભેગા કરી શકે છે. તમારી ઉપર જે કોઈ મુસીબત આવી છે તે તમારા પોતાના હાથોની કમાણીથી આવી છે, અને કેટલાય ગુનાઓને તો તે આમ જ દરગુજર કરી દે છે. તમે ધરતીમાં પોતાના ખુદાને વિવશ કરનારા નથી અને અલ્લાહના મુકાબલામાં તમે કોઈ હિમાયતી અને મદદગાર ધરાવતા નથી. તેની નિશાનીઓમાંથી છે આ વહાણો જે સમુદ્રમાં પર્વતો જેવા દેખાય છે. અલ્લાહ જ્યારે ચાહે ત્યારે હવાને થંભાવી દે અને તેઓ સમુદ્રની પીઠ ઉપર ઊભાને ઊભા રહી જાય. આમાં મોટી નિશાનીઓ છે એ દરેક વ્યક્તિ માટે જે ખૂબ જ ધૈર્યવાન અને આભારી હોય. અથવા તેમની ઉપર સવાર થનારાઓના ઘણા ખરા ગુનાઓને દરગુજર કરવા સાથે તેમના થોડાક જ કરતૂકોના બદલામાં તેમને ડૂબાડી દે. અને તે વખતે અમારી આયતોમાં ઝઘડનારા લોકોને ખબર પડી જાય કે તેમના માટે કોઈ આશ્રય સ્થાન નથી. જે કંઈ પણ તમને આપવામાં આવ્યું છે તે માત્ર દુનિયાના અલ્પ જીવનની સાધન સામગ્રી છે, અને જે કંઈ અલ્લાહ પાસે છે તે વધુ સારું પણ છે અને કાયમી પણ. તે લોકો માટે છે જેઓ ઈમાન લાવ્યા છે અને પોતાના રબ ઉપર ભરોસો કરે છે. જો મોટા મોટા ગુનાઓ અને નિર્લજ્જતાના કામોથી દૂર રહે છે અને જો ગુસ્સો ચડે તો માફ કરી દે છે. જેઓ પોતાના રબનો હુકમ માને છે, નમાઝ કાયમ કરે છે, પોતાના મામલાઓ એકબીજાની સલાહ લઈને ચલાવે છે, અમે જે કંઈ પણ રોજી તેમને આપી છે તેમાંથી ખર્ચ કરે છે. અને જ્યારે તેમની ઉપર જુલ્મ કરવામાં આવે તો તેનો મુકાબલો કરે છે. બુરાઈનો બદલો તેવી જ બુરાઈ છે, પછી જો કોઈ માફ કરી દે અને સુધારી દે તો તેનું વળતર અલ્લાહના શિરે છે. અલ્લાહ જુલમીઓને પસંદ કરતો નથી. અને જે લોકો જુલ્મનો ભોગ બન્યા પછી બદલો લે તો તેમને ઠપકો દઈ શકાય નહીં. Hello. का पात्र तो ए छे जे बीजाओ पर जुल्म करे छे अने धरती मा नाहक अतिरेक करे छे। आवा लोको माटे पीड़ाकारी यातना छे। अलबत जे कोई व्यक्ति धीरज राखे अने माफ करी दे तो आ भारे हिम्मतना कामों माथी छे। જેને અલ્લાહ જ ભટકાવી દે તેને બચાવનાર અલ્લાહ પછી કોઈ નથી। તમે જોશો કે આ જુલમીઓ જ્યારે સજા જોશે તો કહેશે કે હવે પાછા જવાનો પણ કોઈ રસ્તો છે। અને તમે જોશો કે આ લોકો જ્યારે જહન્નમની સામે લાવવામાં આવશે તો અપમાનના માર્યા ઝૂકી પડતા હશે અને તેને છુપી નજરથી જોશે। તે વખતે જેઓ ઈમાન લાવ્યા હતા કહેશે કે હકીકતમાં ખરેખરા નુકસાન વેઠનારા એ જ છે જેમણે આજે કયામતના દિવસે પોતાને અને પોતાના સંબંધીઓને નુકસાનમાં નાખી દીધા। જાણી લો જુલમીઓ કાયમી યાતનામાં હશે। وَمَا كَانَ لَهُم مِّنْ أَوْلِيَاءَ يَنصُرُونَهُم مِّن دُونِ اللَّهِ وَمَن يُضْلِلِ اللَّهُ فَمَا અને તેમના કોઈ મદદગાર અને વાલી નહીં હોય જે અલ્લાહના મુકાબલામાં તેમની સહાય માટે આવે। જેને અલ્લાહ ગુમરાહીમાં નાખી દે તેના માટે બચાવનો કોઈ માર્ગ નથી। માની લો પોતાના રબની વાત એ પહેલાં કે તે દિવસ આવે જેના ટળવાનો કોઈ માર્ગ અલ્લાહ તરફથી નથી। તે દિવસે તમારા માટે કોઈ આશ્રય સ્થાન નહીં હોય અને ન તો કોઈ તમારી હાલતને બદલવાનો પ્રયત્ન કરનાર હશે। إلا البلاغ હવે જો આ લોકો મોઢું ફેરવી જાય છે તો હે નબી, અમે તમને એમની ઉપર રખેવાળ બનાવીને તો નથી મોકલ્યા, તમારી ઉપર તો માત્ર વાત પહોંચાડી દેવાની જવાબદારી છે. મનુષ્યની હાલત એવી છે કે જ્યારે અમે તેને પોતાની કૃપાનો સ્વાદ ચખાડીએ છીએ તો તેની ઉપર ફૂલાઈ જાય છે, અને જો તેના હાથનું કરેલું કોઈ મુસીબતના સ્વરૂપે તેની ઉપર પાછું ફરે છે તો ઘણો અપકારી બની જાય છે. અલ્લાહ આકાશો અને ધરતીની બાદશાહીનો માલિક છે. જે ચાહે છે પેદા કરે છે, જેને ચાહે છે પુત્રીઓ આપે છે, જેને ચાહે છે પુત્રો આપે છે. જેને ચાહે છે પુત્રો અને પુત્રીઓ ભેગા આપે છે, અને જેને ચાહે વાંઝ્યા બનાવી દે છે. તે બધું જ જાણે છે અને દરેક વસ્તુ ઉપર શક્તિમાન છે. કોઈ મનુષ્ય આ હેસિયત ધરાવતો નથી કે અલ્લાહ તેની સાથે રૂબરૂ વાત કરે. તેની વાત કાં તો વહી એટલે કે સંકેતના સ્વરૂપમાં થાય છે, અથવા તો પડદાની પાછળથી, અથવા પછી તે કોઈ સંદેશવાહક એટલે કે ફરિશ્તો મોકલે છે, અને તે તેના હુકમથી જે કંઈ તે ચાહે છે વહી કરે છે. તે ઉચ્ચતર અને ડહાપણવાળો છે. અને આવી જ રીતે હે નબી, અમે પોતાના હુકમથી એક રૂહ તમારી તરફ વહી કરી છે. તમને કંઈ ખબર ન હતી કે ગ્રંથ શું હોય છે અને ઈમાન શું હોય છે, પરંતુ એ રૂહને અમે એક પ્રકાશ બનાવી દીધી જેના વડે અમે માર્ગ દેખાડીએ છીએ પોતાના બંદાઓ પૈકી જેને ઈચ્છીએ. બેશક તમે સીધા માર્ગ તરફ માર્ગદર્શન કરી રહ્યા છો. Thank you. તે અલ્લાહના માર્ગ તરફ જે આકાશો અને ધરતીની દરેક વસ્તુનો માલિક છે. જાણી લો, બધા જ મામલા અલ્લાહની જ તરફ રજૂ થાય છે. સૂરે ઝુખરુફ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. આમીન. આમીન. સોગંદ છે આ સ્પષ્ટ ગ્રંથના. કે અમે આને અરબી ભાષાનું કુરાન બનાવ્યું છે જેથી તમે લોકો આને સમજો. અને હકીકતમાં આ ઉમ્મુલ કિતાબમાં અંકિત છે અમારી પાસે ખૂબ ઉચ્ચ દરજ્જાવાળી અને ડાપણથી ભરપૂર કિતાબ. હવે શું અમે તમારાથી નાખુશ થઈને આ શિખામણનો પાઠ તમારી પાસે મોકલવાનું છોડી દઈએ, માત્ર એટલા જ ખાતર કે તમે હદથી વધી ગયેલા છો? પુરોગામી કોમોમાં પણ અમે વખતો વખત નબી મોકલ્યા છે. ક્યારે આમ બન્યું નથી કે કોઈ નબી તેમની અંદર આવ્યો હોય અને તેમણે તેની મજાક ન ઉડાવી હોય. પછી જે લોકો આમના કરતા કેટલાય ગણા વધારે શક્તિશાળી હતા તેમને અમે નષ્ટ કરી દીધા. પુરોગામી કોમોના દ્રષ્ટાંતો આવી ગયા છે. જો તમે આ લોકોને પૂછો કે આકાશો અને ધરતીને કોણે પેદા કર્યા છે, તો તેઓ પોતે કહેશે, આમને એ જ જબરજસ્ત સર્વજ્ઞ હસ્તીએ પેદા કર્યા છે. એ જ ને કે જેણે તમારા માટે આ ધરતીને પારણું બનાવી અને આમાં તમારા માટે માર્ગો બનાવી દીધા જેથી તમે પોતાના નિશ્ચિત સ્થળનો રસ્તો પામી શકો. જેણે વિશિષ્ટ પ્રમાણમાં આકાશમાંથી પાણી ઉતાર્યું અને તેના દ્વારા મૃત ધરતીને જીવતી કરી દીધી. આવી જ રીતે એક દિવસે તમે ધરતીમાંથી બહાર કાઢવામાં આવશો. વલ્લભી ખલકલ અઝવાજકુ તેજ જેણે આ સર્વ જોડીઓ પેદા કરી અને જેણે તમારા માટે વહાણો અને પશુઓને સવારીના સાધન બનાવ્યા જેથી તમે તેમની પીઠ ઉપર ચઢો. અને જ્યારે તેમની ઉપર બેસો તો પોતાના રબનો ઉપકાર યાદ કરો અને કહો, પવિત્ર છે એ જેણે આ વસ્તુઓ અમારે તાબે કરી દીધી, નહીં તો અમે આમને કાબૂમાં લાવવાની તાકાત ધરાવતા ન હતા. અને એક દિવસે અમારે પોતાના રબની તરફ પાછા ફરવાનું છે. આ બધું જાણવા અને માનવા છતાં પણ આ લોકોએ તેના બંદાઓમાંથી કેટલાકને તેના અંશ બનાવી દીધા. હકીકત આ છે કે મનુષ્ય સ્પષ્ટ અપકારી છે. શું અલ્લાહે પોતાની મખલૂકમાંથી પોતાના માટે પુત્રીઓ ચૂંટી અને તમને પુત્રોથી નવાજ્યા? અને હાલત આ છે કે જે ઔલાદને આ લોકો એ દયાળુ ખુદાની કહે છે તેના જન્મની ખુશખબર જ્યારે ખુદ એમનામાંથી કોઈને આપવામાં આવે છે તો તેના મોઢા ઉપર કાલીમાં છવાઈ જાય છે અને તે ગમગીન થઈ જાય છે. શું અલ્લાહના હિસ્સામાં એ ઔલાદ આવી જે ઘરણાઓમાં ઉછેરાય છે અને ચર્ચા અને દલીલ કરવામાં પોતાનો મુદ્દો પૂરેપૂરી રીતે સ્પષ્ટ પણ કરી શકતી નથી? આમણે ફરિશ્તાઓને જે દયાળુ ખુદાના વિશિષ્ટ બંદા છે સ્ત્રીઓ ઠેરવી દીધા. શું તેમના શરીરની રચના તેમણે જોઈ છે? આમની સાક્ષી લખી લેવામાં આવશે અને આમને આનો જવાબ આપવો પડશે. આ લોકો કહે છે, જો દયાળુ અલ્લાહ ચાહત કે અમે તેમની ઉપાસના ન કરીએ તો અમે કદાપી તેમની ઉપાસના ન કરતા હોત. આ લોકો આ મામલાની હકીકતને બિલકુલ જાણતા નથી, માત્ર અટકળો કરે છે. શું અમે આની પહેલાં કોઈ ગ્રંથ અમને આપ્યો હતો જેની સનદ પોતાની આ ફરિશ્તા પૂજા માટે આ લોકો પોતાની પાસે ધરાવતા હોય? બલકે આ લોકો કહે છે કે અમે અમારા બાપ દાદાઓને આ પદ્ધતિ ઉપર જોયા છે અને અમે એમના જ પગલે ચાલી રહ્યા છીએ. આવી જ રીતે તમારી પહેલાં જે વસ્તીમાં પણ અમે કોઈ ડરાવનાર મોકલ્યો તો તેના ખુશાલ લોકોએ આમ જ કહ્યું કે અમે અમારા બાપ દાદાને આ જ પદ્ધતિ ઉપર જોયા છે અને અમે તેમના જ પગલે ચાલી રહ્યા છીએ. દરેક નબીએ તેમને પૂછ્યું, શું તમે એ જ રસ્તે ચાલતા રહેશો, ચાહે હું તમને એ રસ્તા કરતા વધુ સાચો માર્ગ બતાવું જેની ઉપર તમે પોતાના બાપ દાદાઓને જોયા છે? તેમણે સર્વ રસૂલોને આ જ જવાબ આપ્યો કે જે દીન તરફ બોલાવવા માટે તમે મોકલવામાં આવ્યા છો અમે તેનો ઇનકાર કરનારા છીએ. છેવટે અમે તેમને સજા આપી અને જોઈ લો ખોટું ઠેરવનારાઓનું કેવું પરિણામ આવ્યું. યાદ કરો એ સમય જ્યારે ઇબ્રાહીમે પોતાના બાપ અને પોતાની કોમને કહ્યું હતું, તમે જેની ઉપાસના કરો છો તેમની સાથે મારો કોઈ સંબંધ નથી. મારો સંબંધ માત્ર તેની સાથે છે જેણે મને પેદા કર્યો, તે જ મારું માર્ગદર્શન કરશે. આ સિદ્ધિ અને ઇબ્રાહીમ આ જ વાત પોતાની પાછળ પોતાની ઓલાદમાં મૂકી ગયો, જેથી તેઓ તેની તરફ વળે. આમ છતાં જ્યારે આ લોકો બીજાઓની ઉપાસના કરવા લાગ્યા તો મેં તેમનો નાશ ન કર્યો, પણ હું તેમને અને તેમના બાપ દાદાઓને જીવન સામગ્રી આપતો રહ્યો ત્યાં સુધી કે તેમની પાસે સત્ય અને સાફ સાફ વર્ણન કરનાર રસૂલ આવી ગયો. પરંતુ એ સત્ય જ્યારે તેમની પાસે આવી ગયું તો તેમણે કહી દીધું કે આ તો જાદુ છે અને અમે તેને માનવાનો ઇનકાર કરીએ છીએ. કહે છે, આ કુરાન બંને શહેરોના મોટા માણસોમાંથી કોઈની ઉપર કેમ ન ઉતારવામાં આવ્યું? શું તારા રબની કૃપા આ લોકો વહેંચે છે? દુનિયાના જીવનમાં આમના ગુજરાન માટેના સાધનો તો અમે આમની વચ્ચે વહેંચ્યા છે અને આમાંના કેટલાક લોકોને બીજા અન્ય લોકો ઉપર અમે ઘણી શ્રેષ્ઠતા આપી છે, જેથી તેઓ એકબીજા પાસે સેવા કરાવે. અને તારા રબની કૃપા અર્થાત નબુવત એ ધન કરતાં વધુ મૂલ્યવાન છે જે આમના ધનાઢ્ય લોકો એકત્ર કરી રહ્યા છે. જો આ આશંકા ન હોત કે સૌ મનુષ્યો એક જ પદ્ધતિના થઈ જશે તો અમે દયાળુ અલ્લાહ સાથે કુફર કરનારા લોકોના ઘરોની છતો અને તેમની સીડીઓ જેના દ્વારા તેઓ પોતાની મેળીઓ ઉપર ચઢે છે અને તેમના દ્વાર અને બેઠકો જેમની ઉપર તેઓ તકિયાને અઢે લઈને બેસે છે, બધું ચાંદી અને સોનાનું બનાવી દેત. આ તો માત્ર દુનિયાના જીવનનો સામાન છે, અને આખિરત તારા રબને ત્યાં માત્ર અલ્લાહથી ડરનારાઓ માટે છે. જે કોઈ રહેમાનની યાદને ભૂલાવી દે છે, અમે તેની ઉપર એક શૈતાન લગાડી દઈએ છીએ અને તે તેનો મિત્ર બની જાય છે. આ શૈતાનો આવા લોકોને સીધા રસ્તે આવવાથી રોકે છે, અને તેઓ એમ સમજે છે કે અમે સાચા રસ્તે જઈ રહ્યા છીએ. છેવટે જ્યારે આ વ્યક્તિ અમારે ત્યાં પહોંચશે તો પોતાના શૈતાનને કહેશે, કદાચ તારી અને મારી વચ્ચે પૂર્વ પશ્ચિમ જેટલું અંતર હોત, તું તો સૌથી ખરાબ સાથી નીકળ્યો. તે વખતે એ લોકોને કહેવામાં આવશે કે હવે જ્યારે તમે જુલ્મ કરી ચૂક્યા તો આજે આ વાત તમને કોઈ ફાયદો નહીં પહોંચાડે, કેમ કે તમે અને તમારા શૈતાનો સજામાં સહભાગી છો. હવે શું હે નબી, તમે બહેરાઓને સંભળાવશો કે આંધળા અને તદ્દન ભટકી ચૂકેલા લોકોને માર્ગ દેખાડશો? હવે તો અમારે આમને સજા આપવી છે, ચાહે અમે તમને દુનિયામાં ઉઠાવી લઈએ અથવા તમને નજરો નજર આ લોકોનો એ અંજામ દેખાડી દઈએ જેનો અમે આમને વાયદો કર્યો છે. અમે આમની ઉપર સંપૂર્ણ શક્તિ ધરાવીએ છીએ. فاستمسك بالذي أوحي إليك إنك على صراط مستقيم. તમે ગમે તેવા સંજોગોમાં પણ એ ગ્રંથને મજબૂતીપૂર્વક પકડી રાખો જે વહી મારફતે તમારી પાસે મોકલવામાં આવ્યો છે. બેશક તમે સીધા માર્ગ ઉપર છો. وَإِنَّهُ لَذِكْرٌ لَكَ وَلِقَوْمِكَ وَسَوْفَ تُسْأَلُونَ. હકીકત આ છે કે આ ગ્રંથ તમારા માટે અને તમારી કોમ માટે એક મોટું બહુમાન છે, અને ટૂંકમાં જ તમને આનો જવાબ આપવો પડશે. وَاسْأَلْ مَنْ أَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رُسُلِنَا أَجَعَلْنَا مِنْ دُونِ الرَّحْمَنِ آلِهَةً يُعْبَدُونَ. મારી પહેલાં અમે જેટલા રસૂલ મોકલ્યા હતા એ સૌને પૂછી જુઓ, શું અમે દયાળુ અલ્લાહ સિવાય બીજા કોઈ ઉપાસ્યો પણ ઠરાવ્યા હતા કે તેમની ઉપાસના કરવામાં આવે? وَلَقَدْ أَرْسَلْنَا مُوسَى بِآيَاتِنَا إِلَى فِرْعَوْنَ وَمَلَئِهِ فَقَالَ إِنِّي رَسُولُ رَبِّ الْعَالَمِينَ અમે મૂસાને પોતાની નિશાનીઓ સાથે ફિરઔન અને તેના રાજદરબારીઓ પાસે મોકલ્યો અને તેણે જઈને કહ્યું કે હું રબ્બુલ આલમીનનો રસૂલ છું. પછી જ્યારે તેણે અમારી નિશાનીઓ તેમની સમક્ષ રજૂ કરી તો તેઓ તેની મજાક ઉડાવવા લાગ્યા. અમે એક પછી એક નિશાની એમને દેખાડતા ગયા જે પહેલી નિશાની કરતાં ચઢિયાતી હતી અને અમે તેમને આપત્તિમાં ઝડપી લીધા જેથી તેઓ તેમ કરતા અટકી જાય. દરેક આપત્તિના પ્રસંગે તેઓ કહેતા, હે જાદુગર, પોતાના રબ તરફથી જે હોદ્દો તને પ્રાપ્ત છે તેના કારણે અમારા માટે તેને દુઆ કર, અમે ચોક્કસ સીધા માર્ગ ઉપર આવી જઈશું. પરંતુ જેવી જ એમના ઉપરથી અમે આપત્તિ હટાવી લેતા તેઓ પોતાના વચનથી ફરી બેસતા હતા. એક દિવસે ફિરઔને પોતાની કોમ વચ્ચે પોકારીને કહ્યું, લોકો, મિસરની બાદશાહી મારી નથી અને આ નદીઓ મારી નીચે વહી રહી નથી? શું તમને દેખાતું નથી? હું વધુ સારો છું કે આ વ્યક્તિ જે અપમાનિત અને તુચ્છ છે અને પોતાની વાત પણ સ્પષ્ટપણે વર્ણવી શકતી નથી. કેમ તેની ઉપર સુવર્ણ કંગન ઉતારવામાં ના આવ્યા અથવા ફરિશ્તાઓની એક ટુકડી આની સાથે કેમ ના આવી? ઇન્નહુમ કા તેણે પોતાની કોમને હલકી સમજી અને તેમણે તેનું આજ્ઞાપાલન કર્યું. હકીકતમાં તેઓ હતા જ દુરાચારી લોકો. فجعلناهم سلفا ومثلا للآخرين. છેવટે જ્યારે તેમણે અમને ક્રોધિત કરી દીધા તો અમે તેમને સજા આપી અને તેમને એકી સાથે ડૂબાડી દીધા અને અનુગામીઓ માટે પુરોગામી અને પદાર્થ પાઠનું દ્રષ્ટાંત બનાવી મૂક્યા. અને જેવું ઇબને મરિયમનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું, તમારી કોમના લોકોએ આના વિશે હોહા કરી મૂકી. અને કહેવા લાગ્યા કે અમારા ઉપાસ્યો સારા છે કે તે. આ દ્રષ્ટાંત તેઓ તમારી સામે માત્ર વાદ વિવાદ કરવા માટે લાવ્યા છે. હકીકતમાં આ લોકો છે જ ઝઘડાખોર. ઇબને મરિયમ આ સિવાય કશું ન હતો કે એક બંદો હતો જેને અમે ઇનામથી નવાજ્યો અને બની ઇસ્રાઇલ માટે તેને પોતાની કુદરતનો એક નમૂનો બનાવી દીધો. અમે ઇચ્છીએ તો તમારામાંથી ફરિશ્તાઓ પેદા કરી દઈએ જેઓ ધરતી ઉપર તમારા ઉત્તરાધિકારી બને. તે અર્થાત ઇબને મરિયમ હકીકતમાં કયામતની એક નિશાની છે, પછી તમે તેમાં શંકા ન કરો અને મારી વાત માની લો. આ જ સીધો માર્ગ છે. એમ ન થાય કે શૈતાન તમને તેનાથી રોકી દે, કેમ કે તે તમારો ખુલ્લો શત્રુ છે. فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ. જ્યારે ઈસા ખુલ્લી નિશાનીઓ લઈને આવ્યો હતો તો તેણે કહ્યું હતું, હું તમારી પાસે ડાપણ લઈને આવ્યો છું અને એટલા માટે આવ્યો છું કે તમારી સમક્ષ એ કેટલીક વાતોની હકીકત સ્પષ્ટ કરી દઉં જેમાં તમે મતભેદ ધરાવો છો. આથી તમે અલ્લાહથી ડરો અને મારું અનુસરણ કરો. હકીકત આ છે કે અલ્લાહ જ મારો રબ પણ છે અને તમારો રબ પણ, તેની જ તમે ઉપાસના કરો, આ જ સીધો માર્ગ છે. પરંતુ તેના આ સ્પષ્ટ શિક્ષણ છતાં જૂથોએ પરસ્પર મતભેદ કર્યો, પછી વિનાશ છે એ લોકો માટે જેમણે જુલ્મ કર્યો એક પીડાજનક દિવસની યાતનાથી. શું આ લોકો હવે માત્ર આ જ વસ્તુની પ્રતીક્ષા કરી રહ્યા છે કે ઓચિંતી આમની ઉપર કયામત આવી જાય અને આમને ખબર પણ ન પડે? એ દિવસ આવશે ત્યારે અલ્લાહથી ડરનારા લોકો સિવાયના બાકી સૌ મિત્રો એકબીજાના દુશ્મન થઈ જશે. દિવસે એ લોકોને જેઓ અમારી આયતો ઉપર ઈમાન લાવ્યા હતા અને આજ્ઞાંકિત થઈને રહ્યા હતા કહેવામાં આવશે, હે મારા બંદાઓ, આજે તમારા માટે કોઈ ભય નથી અને ન તો તમને કોઈ દુઃખ પડવાનું છે. તમે અને તમારી પત્નીઓ દાખલ થઈ જાઓ જન્નતમાં, તમને ખુશ કરી દેવામાં આવશે. તેમની સામે સુવર્ણ થાળ અને જામ ફેરવવામાં આવશે અને દરેક મનગમતી અને આંખોને લિજ્જત આપતી વસ્તુ ત્યાં મોજૂદ હશે. તેમને કહેવામાં આવશે, તમે હવે અહીં હંમેશા રહેશો. તમે આ જન્નતના વારસદાર પોતાના કર્મોના કારણે થયા છો જે તમે દુનિયામાં કરતા રહ્યા. તમે તમારા માટે અહીં પુષ્કળ ફળો હાજર છે જે તમે ખાશો. રહ્યા અપરાધીઓ તો તેઓ હંમેશા જહન્નમની યાતનામાં પડ્યા રહેશે. ક્યારે તેમની યાતનામાં ઘટાડો નહીં થાય અને તેઓ તેમાં નિરાશ પડ્યા હશે. તેમની ઉપર અમે જુલ્મ કર્યો નથી, પરંતુ તેઓ પોતે પોતાની ઉપર જુલ્મ કરતા રહ્યા. તેઓ પોકારશે, હે માલિક, તારો રબ અમને મોત આપી દે તો સારું. તે જવાબ આપશે, તમે આમ જ પડ્યા રહેશો. અમે તમારી પાસે સત્ય લઈને આવ્યા હતા, પરંતુ તમારા માના ઘણા ખરાને સત્ય પસંદ ન હતું. શું આ લોકોએ કોઈ પગલું લેવાનો નિર્ણય કરી લીધો છે? સારું, તો અમે પણ એક નિર્ણય કરી લઈએ છીએ. શું આમણે એમ સમજી લીધું છે કે અમે આમની છુપી વાતો અને આમની ગુસપુસ સાંભળતા નથી? અમે બધું જ સાંભળી રહ્યા છીએ અને અમારા ફરિશ્તા આમની પાસે જ લખી રહ્યા છે. અમને કહો, જો હકીકતમાં રહેમાનની કોઈ સંતાન હોત તો સૌથી પહેલો ઉપાસના કરનાર હું હોત. પાક છે આકાશો અને ધરતીનો બાદશાહ, સિંહાસનનો માલિક, એ સૌ વાતોથી જે આ લોકો તેના વિશે કહે છે. સારું, આમને પોતાના મિથ્યા વિચારોમાં અને ખેલમાં ડૂબેલા રહેવા દો ત્યાં સુધી કે આ લોકો પોતાનો એ દિવસ જોઈ લે જેનાથી આમને ડરાવવામાં આવી રહ્યા છે. તે જ એકલો આકાશમાં પણ ખુદા છે અને ધરતીમાં પણ ખુદા છે અને તે જ ડાપણ વાળો અને સર્વજ્ઞ છે. તબારકલ્લઝી નહુ મુર ઘણો ઉચ્ચ અને પર છે તે જેના કબજામાં આકાશો અને ધરતી તથા એ દરેક વસ્તુની બાદશાહી છે જે આકાશો અને ધરતી વચ્ચે મોજૂદ છે અને તે જ કયામતની ઘડીનું જ્ઞાન ધરાવે છે અને તેની તરફ તમે સૌ પાછા લઈ જવામાં આવવાના છો. એને છોડીને આ લોકો જેમને પોકારે છે તેઓ કોઈ ભલામણનો હક ધરાવતા નથી સિવાય કે કોઈ જ્ઞાનના આધારે સત્યની સાક્ષી આપે. અને જો તમે આમને પૂછો કે તેમને કોણે પેદા કર્યા છે તો તેઓ પોતે કહેશે કે અલ્લાહે. પછી તેઓ ક્યાંથી ધોકો ખાઈ રહ્યા છે? સોગંદ છે રસૂલના આ કથનના કે હે રબ, આ એ લોકો છે જેઓ ઈમાન લાવતા નથી. સારું, હે નબી, આમનાથી દરગુજર કરો અને કહો કે તમને સલામ, ટૂંકમાં જ આમને જણાઈ જશે. સૂરે દુખાન. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. હામીમ. સોગંદ છે આ સ્પષ્ટ ગ્રંથના. અમે આને એક મોટી ભલાઈ અને બરકતવાળી રાતમાં ઉતાર્યો છે, કેમ કે અમે લોકોને ચેતવવા માંગતા હતા. આ એ રાત હતી જેમાં પ્રત્યેક મામલાના હિકમત ભર્યા ફેંસલા અમારા હુકમથી આપવામાં આવે છે. અમે એક રસૂલ મોકલવાના હતા. તારા રબની કૃપાના સ્વરૂપે બેશક તું જ બધું સાંભળનાર અને જાણનાર છે. આકાશો અને ધરતીનો રબ અને એ દરેક વસ્તુનો રબ જે આકાશો અને ધરતી વચ્ચે છે, જો તમે હકીકતમાં વિશ્વાસ ધરાવનારા છો. લા કોઈ ઉપાસ્ય તેના સિવાય નથી, તે જીવન બક્ષે છે અને તે જ મૃત્યુ આપે છે. તમારો રબ અને તમારા એ અગાઉ થઈ ચૂકેલા પૂર્વજોનો રબ. પરંતુ હકીકતમાં આમને વિશ્વાસ નથી, બલકે આ લોકો પોતાની શંકામાં પડીને રમી રહ્યા છે. સારું, પ્રતીક્ષા કરો એ દિવસની જ્યારે આકાશ સ્પષ્ટ ધુમાળો લઈને આવશે. અને તે લોકો ઉપર છવાઈ જશે. આ છે પીડાજનક યાતના. હવે કહે છે કે પરવરદિગાર, અમારી ઉપરથી આ યાતના ટાળી દે, અમે ઈમાન લાવીએ છીએ. આમની ગફલત ક્યાં દૂર થાય છે? આમની હાલત તો આ છે કે આમની પાસે રસૂલે મુબીન આવી ગયો. તો પણ આ લોકોએ તેની તરફ લક્ષ્ય આપ્યું નહીં અને કહ્યું, આ તો ભણાવેલો દીવાનો છે. અમે થોડા વખત માટે યાતના હટાવી દઈએ છીએ, તમે લોકો ફરી એવું જ કરશો જેવું પહેલા કરી રહ્યા હતા. જે દિવસે અમે મોટો ફટકો મારીશું તે એ દિવસ હશે જ્યારે અમે તમારાથી બદલો લઈશું. અમે આમની પહેલા ફિરઔનની કોમને આ જ અજમાયશમાં નાખી ચૂક્યા છીએ. એમની પાસે એક અત્યંત શરીફ રસૂલ આવ્યો. અને તેણે કહ્યું, અલ્લાહના બંદાઓને મારા હવાલે કરો, હું તમારા માટે એક વિશ્વસનીય રસૂલ છું. અલ્લાહ સામે વિદ્રોહ ન કરો, હું તમારી સામે પોતાની નિમણૂકની સ્પષ્ટ સનદ રજૂ કરું છું. અને મેં મારા રબ અને તમારા રબની પનાહ મેળવી લીધી છે કે તમે મારી ઉપર હુમલો કરો. જો તમે મારી વાત માનતા નથી તો મારાથી દૂર રહો. અને છેવટે તેણે પોતાના રબને પોકાર્યો કે આ લોકો અપરાધી છે. જવાબ આપવામાં આવ્યો, સારું, તો રાતોરાત મારા બંદાઓને લઈને નીકળી પડ, તમારો પીછો કરવામાં આવશે. સમુદ્રને તેની સ્થિતિમાં ખુલ્લો છોડી દે, આ સમગ્ર લશ્કર ગરકાવ થવાનું છે. કેટલાય બાગ અને ઝરણા અને ખેતરો અને ભવ્ય મહેલો હતા જે તેઓ પાછળ મૂકી ગયા. કેટલાય એશ આરામના સાધનો જેમાં તેઓ મોજ માણી રહ્યા હતા એમની પાછળ પડ્યા રહી ગયા. આવા હાલ થયા તેમના, અને અમે બીજાઓને આમની વસ્તુઓના વારસ બનાવી દીધા. પછી ન તો આકાશ તેમના માટે રડ્યું, ન તો ધરતી, અને તેમને થોડી મહેતલ પણ આપવામાં ન આવી. આવી રીતે બની ઇસરાયલને અમે ભારે અપમાનની યાતના ફિરોનથી છુટકારો આપ્યો, જે હદથી વધી જનારાઓમાં હકીકતમાં ખૂબ ઊંચા દરજ્જાનો આદમી હતો. અને તેમની હાલત જાણતા હોવા છતાં તેમને દુનિયાની બીજી કોમો ઉપર શ્રેષ્ઠ આપી. અને તેમને એવી નિશાનીઓ દેખાડી જેમાં સ્પષ્ટ અજમાયશ હતી. આ લોકો કહે છે, અમારા પહેલા મૃત્યુ સિવાય બીજું કશું નથી, તે પછી અમે ફરી ઉઠાડવામાં આવીશું નહીં. જો તમે સાચા છો તો ઉઠાવી લાવો અમારા બાપ દાદાઓને. અહલકનાહુમ ઇન આ લોકો વધુ સારા છે કે તુબ્બાની કોમ અને તેની અગાઉના લોકો? અમે તેમને આ જ કારણસર નષ્ટ કર્યા કે તેઓ અપરાધી થઈ ગયા હતા. આ આકાશો અને ધરતી અને તેમની વચ્ચેની વસ્તુઓ અમે કંઈ રમત તરીકે નથી બનાવી. આમને અમે સત્યપૂર્વક પેદા કરી છે, પરંતુ આમાંના ઘણા ખરા જાણતા નથી. આમના સૌનો ઉઠાડવા માટેનો નિર્ધારિત સમય ફેસલાનો દિવસ છે, એ દિવસ જ્યારે કોઈ નિકટનો સંબંધી પોતાના કોઈ નિકટના સંબંધીના કોઈ કામ નહીં આવે અને ન તો ક્યાંયથી તેમને કોઈ મદદ પહોંચશે. સિવાય કે અલ્લાહ જ કોઈની ઉપર દયા કરે, તે જબરજસ્ત અને દયાળુ છે. ઝક્કુમનું વૃક્ષ ગુનેગારોનો ખોરાક હશે, તેલના કીટા જેવો. પેટમાં તે એવી રીતે ઉભરા મારશે જેવી રીતે ઉકળતું પાણી ઉભરા મારે છે. પકડો આને અને ઘસડી લઈ જાઓ આને જહન્નમની વચ્ચોવચ્ચ. અને રેડી દો આના માથા ઉપર ઉકળતા પાણીની યાતના. ચા ખાનો સ્વાદ મોટો જબરજસ્ત આબરૂદાર માણસ છે તું. આ એ જ વસ્તુ છે જેના આવવામાં તમે શંકા ધરાવતા હતા. અલ્લાહથી ડરનારા લોકો અમનના સ્થાનમાં હશે, બાગો અને ઝરણાઓમાં ઝીણા અને જાડા રેશમી પોશાક પહેરીને સામસામે બેઠા હશે. આવી હશે તેમની શાન, અને અમે મોટી આંખોવાળી સુંદર સ્ત્રીઓ આમની જોડે પ્રણામીશું. فيها بكل فاكهة آمنين. ત્યાં તેઓ શાંતિપૂર્વક દરેક પ્રકારની સ્વાદિષ્ટ વસ્તુઓ માગશે. لا يذوقون فيها الموت إلا الموتة الأولى ووقاهم عذاب الجحيم فضلا من ربك ذلك هو الفوز العظيم. ત્યાં મોતનો સ્વાદ તેઓ ક્યારેય નહીં ચાખે. બસ દુનિયામાં જે મોત આવ્યું તે આવી ગયું, અને અલ્લાહ પોતાની કૃપાથી તેમને જહન્નમની યાતનાથી બચાવશે. આ જ મોટી સફળતા છે. હે નબી, અમે આ ગ્રંથને તમારી ભાષામાં સહેલો બનાવી દીધો છે જેથી આ લોકો શિખામણ પ્રાપ્ત કરે. હવે તમે પણ રાહ જુઓ, આ લોકો પણ રાહ જોઈ રહ્યા છે. સુરે જાસિયા. بسم الله الرحمن الرحيم. الله نا نام تھی جے اتینت کرپالو انے دیاڑو چھے. حامیم حامیم. تنزیل الكتاب من اللہ العزیز. આ ગ્રંથનું ઉતરાણ અલ્લાહ તરફથી થયું છે, જે જબરજસ્ત અને ડહાપણ વાળો છે. હકીકત આ છે કે આકાશો અને ધરતીમાં ઈમાન લાવનારા લોકો માટે અસંખ્ય નિશાનીઓ છે. અને તમારા પોતાના સર્જનમાં અને એ પશુઓમાં જેમને અલ્લાહ ધરતીમાં ફેલાવી રહ્યો છે ઘણી નિશાનીઓ છે એ લોકો માટે જેઓ વિશ્વાસ કરનારા છે. અને રાત અને દિવસના ફેરફારમાં અને એ રોજીમાં જે અલ્લાહ આકાશમાંથી ઉતારે છે, પછી તેનાથી મૃત ધરતીને જીવિત કરે છે, અને હવાઓના ફેરફારમાં અનેક નિશાનીઓ છે એ લોકો માટે જેઓ બુદ્ધિનો ઉપયોગ કરે છે. આ અલ્લાહની નિશાનીઓ છે જેમને અમે તમારી સામે સત્યપૂર્વક વર્ણવી રહ્યા છીએ. હવે છેવટે અલ્લાહ અને તેની આયતો પછી બીજી કઈ વાત છે જેની ઉપર આ લોકો ઈમાન લાવશે? વિનાશ છે એ દરેક જુઠ્ઠા દુષ્કર્મી માટે જેની સામે અલ્લાહની આયતો પડવામાં આવે છે અને તે તેમને સાંભળે છે, પછી ઘમંડમાં પોતાના કુફર ઉપર હટાગ્રહ સાથે અડગ રહે છે, જાણે તેણે તેમને સાંભળી જ નથી. આવા માણસને પીડાકારી સજાની ખુશખબર આપી દો. અમારી આયતોમાંથી કોઈ વાત જ્યારે તેની જાણમાં આવે છે તો તે તેમની મજાક બનાવી લે છે. આવા સૌ લોકો માટે અપમાનજનક સજા છે. તેમની આગળ જહન્નમ છે. જે કંઈ પણ તેમણે દુનિયામાં કમાવ્યું છે તેમાંથી કોઈ વસ્તુ તેમના કોઈ કામ નહીં આવે, ન તો તેમના એ સરપરસ્તો જ તેમના માટે કંઈ કરી શકશે જેમને અલ્લાહને છોડીને તેમણે પોતાના સરપરસ્ત બનાવી રાખ્યા છે. તેમના માટે મોટી સજા છે. وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِ رَبِّهِمْ لَهُمْ عَذَابٌ مِّن رِّجْزٍ أَلِيمٌ. આ કુરાન સંપૂર્ણપણે માર્ગદર્શન છે અને એ લોકો માટે બહુ જ સખત પીડાજનક યાતના છે જેમણે પોતાના રબની આયતોને માનવાનો ઇનકાર કર્યો. الله الذي سخر لكم البحر لتجري الفلك فيه بأمره ولتبتغوا من فضله ولعلكم تشكرون. الله استو છે જેણે તમારા માટે સમુદ્રને કામે લગાડ્યો જેથી તેના હુકમથી વહાણો તેમાં ચાલે અને તમે તેની કૃપા શોધો અને આભારી બનો. તેણે આકાશો અને ધરતીની તમામ વસ્તુઓને તમારા માટે કામે લગાડી દીધી, બધું જ પોતાની પાસેથી. આમાં ઘણી નિશાનીઓ છે એ લોકો માટે જેઓ વિચાર કરનારા છે. ઉલ્લી હે નબી, ઈમાન લાવનારાઓને કહી દો કે જે લોકો અલ્લાહ તરફથી ખરાબ દિવસના આગમનની કોઈ આશંકા રાખતા નથી તેમના કૃત્યોથી દરગુજર કરો, જેથી અલ્લાહ ખુદ એક જૂથને તેની કમાણીનો બદલો ચૂકવે. જે કોઈ સત્કાર્ય કરશે પોતાના જ માટે કરશે, અને જે કોઈ ખરાબ કામ કરશે તે પોતે જ તેનું નુકસાન ભોગવશે. પછી સૌને જવાનું તો પોતાના રબ તરફ જ છે. આ પહેલા બની ઇસરાયલને અમે ગ્રંથ અને સત્તા અને નબુવત એનાયત કર્યા હતા. તેમને અમે ઉત્તમ જીવન સામગ્રી વડે નવાજ્યા. જગતના સૌ લોકો ઉપર તેમને શ્રેષ્ઠતા આપી. અને દીનના મામલામાં તેમને સ્પષ્ટ આદેશો આપી દીધા. પછી જે મતભેદ તેમની વચ્ચે ઊભો થયો તે જ્ઞાનના અભાવના કારણે નહીં, પરંતુ જ્ઞાન આવી ગયા પછી થયો. અને એટલા માટે થયો કે તેઓ પરસ્પર એકબીજા ઉપર અતિરેક કરવા માગતા હતા. અલ્લાહ કયામતના દિવસે એ મામલાઓનો ફેંસલો આપી દેશે જેમાં તેઓ મતભેદ કરતા રહ્યા છે. આ પછી હે નબી, અમે તમને દીનની બાબતમાં એક સ્પષ્ટ ધોરીમાર્ગ એટલે કે શરિયત ઉપર કાયમ કર્યા છે. આથી તમે તેની જ ઉપર ચાલો અને એ લોકોની ઈચ્છાઓનું અનુસરણ ન કરો જેઓ જ્ઞાન ધરાવતા નથી. અલ્લાહના મુકાબલામાં તેઓ તમારા કોઈ કામ આવી શકતા નથી. જાલિમો એકબીજાના સાથીદારો છે અને સંયમી લોકોનો સાથી અલ્લાહ છે. આ સૂઝબૂઝની વાતો છે સૌના માટે, અને માર્ગદર્શન અને દયા એ લોકો માટે જેઓ વિશ્વાસ કરે. શું એ લોકો જેમણે દુષ્કૃત્યો કર્યા છે એમ સમજી બેઠા છે કે અમે તેમને અને ઈમાન લાવનારા લોકોને તથા સત્કાર્ય કરનારા લોકોને સમાન કરી દઈશું જેથી તેમનું જીવવું અને મરવું સમાન થઈ જાય? ઘણા ખરાબ નિર્ણયો છે જે આ લોકો કરે છે. અલ્લાહે તો આકાશો અને ધરતીને સત્યપૂર્વક પેદા કર્યા છે, અને એટલા માટે પેદા કર્યા છે કે દરેક જીવને તેની કમાણીનો બદલો ચૂકવવામાં આવે, લોકો ઉપર જુલ્મ કદાપી નહીં કરવામાં આવે. પછી શું તમે ક્યારે એ માણસની હાલત ઉપર વિચાર કર્યો જેણે પોતાના મનની ઈચ્છાને પોતાનો ખુદા બનાવી લીધી, અને જ્ઞાન હોવા છતાં અલ્લાહે તેને ભટકાવી દીધો અને તેના હૃદય અને કાનો ઉપર મહોર મારી દીધી અને તેની આંખો ઉપર પડદો નાખી દીધો. અલ્લાહ પછી હવે બીજું કોણ છે જે તેને માર્ગદર્શન આપે? શું તમે લોકો કોઈ બોધપાઠ ગ્રહણ કરતા નથી? આ લોકો કહે છે કે જીવન માત્ર આ જ અમારું દુનિયાનું જીવન છે, અહીં જ અમારું મરવું અને જીવવું છે, અને કાળચક્ર સિવાય કોઈ વસ્તુ નથી જે અમારો નાશ કરતી હોય. હકીકતમાં આ બાબતમાં અમની પાસે કોઈ જ્ઞાન નથી. આ લોકો માત્ર અટકળોના આધારે આ વાતો કરે છે. અને અને જ્યારે અમારી સ્પષ્ટ આયતો આમને સંભળાવવામાં આવે છે તો આમની પાસે આ સિવાય કોઈ દલીલ હોતી નથી કે ઉઠાવીને લઈ આવો અમારા બાપ દાદાઓને જો તમે સાચા છો. એ નબી, આમને કહો અલ્લાહ જ તમને જીવન આપે છે અને પછી તે જ તમને મૃત્યુ આપે છે, પછી તે જ તમને એ કયામતના દિવસે એકત્ર કરશે જેના આવવામાં કોઈ શંકા નથી, પરંતુ ઘણા ખરા લોકો જાણતા નથી. આકાશો અને ધરતીનું રાજ્ય અલ્લાહનું જ છે, અને જે દિવસે કયામતની ઘડી આવી જશે તે દિવસે અસત્યવાદીઓ નુકસાન ઉઠાવશે. એ દિવસે તમે દરેક જૂથને ઘૂંટણીએ પડેલો જોશો, દરેક જૂથને પોકારવામાં આવશે કે આવે અને પોતાની નોંધ જુએ. તેમને કહેવામાં આવશે, આજે તમને એ કર્મોનો બદલો ચૂકવવામાં આવશે જે તમે કરતા રહ્યા હતા. આ અમારી તૈયાર કરાવેલી કર્મ નોંધ છે જે તમારા માટે સત્યપૂર્વક સાક્ષી આપી રહી છે. જે કંઈ તમે કરતા હતા અમે તેને લખાવતા જઈ રહ્યા હતા. પછી જેઓ ઈમાન લાવ્યા હતા અને સત્કાર્યો કરતા રહ્યા હતા તેમને તેમનો રબ પોતાની કૃપામાં દાખલ કરશે, અને આ જ સ્પષ્ટ સફળતા છે. અને જે લોકોએ કુફર કર્યું હતું તેમને કહેવામાં આવશે, શું મારી આયતો તમને સંભળાવવામાં આવતી ન હતી? પરંતુ તમે ઘમંડ કર્યો અને ગુનેગાર બનીને રહ્યા. قلتم ما ندري ما الساعة અને જ્યારે કહેવામાં આવતું હતું કે અલ્લાહનો વાયદો સાચો છે અને કયામતના આવવામાં કોઈ શંકા નથી, તો તમે કહેતા હતા કે અમે નથી જાણતા કે કયામત શું હોય છે, અમે તો એક કલ્પના માત્ર ધરાવીએ છીએ, અમને ખાતરી નથી. ત્યારે તેમના કર્મોની બુરાઈઓ તેમની સમક્ષ ખુલ્લી થઈ જશે અને તેઓ એ જ વસ્તુના ઘેરામાં આવી જશે જેની તેઓ મજાક ઉડાવ્યા કરતા હતા. અને તેમને કહી દેવામાં આવશે, આજે અમે પણ તમને એવી જ રીતે ભૂલાવી દઈએ છીએ જેવી રીતે તમે આ દિવસની મુલાકાતને ભૂલી ગયા હતા. હવે તમારું ઠેકાણું દોજક છે અને કોઈ તમારો મદદ કરતા નથી. તમારો આ અંજામ એટલા માટે આવ્યો કે તમે અલ્લાહની આયતોને મજાક બનાવી હતી અને તમને દુનિયાની જિંદગીએ ભ્રમમાં નાખી દીધા હતા. તેથી આજે ન તો આ લોકોને દોજકમાંથી કાઢવામાં આવશે, ન તો આમને કહેવામાં આવશે કે માફી માગી લઈ પોતાના રબને પ્રસન્ન કરો. પ્રશંસા અલ્લાહ જ માટે છે જે આકાશો અને ધરતીનો માલિક અને સારા એ જગતનો પાલનહાર છે. આકાશો અને ધરતીમાં મોટાઈ માત્ર તેના જ માટે છે અને તે જ જબરજસ્ત અને ઢાંપણવાળો છે.